શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 7 અસૂયા દોષના કારણે રાજા બાહુની અવનતિ અને પરાજય તથા તેમના મૃત્યુ પછી રાણીનું ઔરુમુનિના આશ્રમમાં રહેવું. નારદજીએ પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, રાજા સગર કોણ હતા તે બધું મને કહેવાની કૃપા કરો. સનકજીએ કહ્યું, હે મુનિવર, ગંગાજીનું ઉત્તમ મહાત્મય સાંભળો, જેના જળના સ્પર્શ માત્રથી રાજા સગરનું કુળ પવિત્ર થઈ ગયું અને ઉત્તમ એવા વૈકુંઠધામને પ્રાપ્ત થઈ ગયું. સૂર્યવંશમાં બાહુ નામના એક રાજા થઈ ગયા. તેમના પિતાનું નામ વૃક હતું. બાહુ બહુ ધાર્મિક રાજા હતા અને સંપૂર્ણ પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરતા હતા. તેમણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર તથા અન્ય જીવોને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મની મર્યાદામાં સ્થાપિત કર્યા હતા. મહારાજ બાહુએ સાતે દ્વીપોમાં 7 અશ્વમેઘ યજ્ઞ કર્યા અને બ્રાહ્મણોને ગાય, ભૂમિ, સ્વર્ણ અને વસ્ત્ર વગેરે આપીને સારી રીતે તૃપ્ત કર્યા. નીતિશાસ્ત્ર અનુસાર તેમણે ચોર ડાકુઓને યથાયોગ્ય દંડ આપીને વશ કર્યા અને પ્રજાના દુઃખ દૂર કરીને પોતાને કૃતાર્થ માન્યા. પૃથ્વી પર ખેડિયા કે વાવ્યા વિના અન્ય પેદા થતું અને પૃથ્વી ફળ ફૂલથી ભરપૂર રહેતી હતી. હે મુનિવર, દેવરાજ ઇન્દ્ર તેમના રાજ્યની ભૂમિ પર યથા સમય વૃષ્ટિ કરતા હતા અને પાપી લોકોનો નાશ થઈ જવાના કારણે ત્યાંની પ્રજા ધર્મની મર્યાદામાં સુરક્ષિત હતી. એક સમયે રાજા બાહુના મનમાં અસૂયા એટલે ગુણોમાં દોષ દ્રષ્ટિના કારણે ભારે અહંકાર ઉત્પન્ન થયો, જે તમામ સંપત્તિઓનો નાશ કરનારો તથા પોતાના વિનાશનું કારણ છે તે વિચારવા લાગ્યા. હું પૃથ્વીનું પાલન કરનારો બળવાન રાજા છું. મેં મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું છે. મારાથી શ્રેષ્ઠ બીજું કોણ છે? હું વિદ્વાન છું, શ્રીમાન છું. મેં બધા શત્રુઓને જીતી લીધા છે. મને વેદ વેદાંગના તત્વનું જ્ઞાન છે અને નીતિશાસ્ત્રનો તો હું મહાન પંડિત છું. મને કોઈ જીતી શકતું નથી. મારા ઐશ્વર્યને મહાત કરે એવું કોઈ નથી. આ પૃથ્વી પર મારાથી ચડિયા તો બીજો કોણ છે? આ પ્રમાણે અહંકારમાં વશીભૂત થઈ જતા તેમના મનમાં બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ. હે મુનિવર, દોષ દ્રષ્ટિ આવવાથી તે રાજાના પ્રબળ કામનો આવિર્ભાવ થયો. આ બધા દોષો હોય તેનો નાશ અવશ્ય થાય છે. યુવાની, ધન સંપત્તિ, સત્તા અને અવિવેક આ દુર્ગુણોમાંથી એક આવી જાય તો પણ અનર્થનું કારણ બને છે. પછી આ ચારે જ્યાં વિદ્યમાન હોય ત્યાંના માટે તો કહેવું જ શું. યુવનમ ધન સંપત્તિ હિ પ્રભુત્વમ વિવેકતા એ કૈકમમ પૈન અર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 7 શ્લોક 15મો. હે વિપ્રવર, તે રાજાના મનમાં બહુ ભારે દોષ દ્રષ્ટિ અસૂયા ઉત્પન્ન થઈ ગઈ, જે લોકોનો વિરોધ, પોતાના દેહનો નાશ તથા સગળી સંપત્તિઓનો અંત કરનારી હોય છે. સુરત, અસૂયાગ્રસ્ત પુરુષની પાસે જો ધન સંપત્તિ હોય તો તેને ભૂસાની આગમાં વાયુના સંયોગ જેવું જાણો. જેમનું મન બીજાના દોષ જોવા લાગેલું હોય છે, જે પાખંડપૂર્વક આચારનું પાલન કરે છે તથા સદા કટુ ભાષણ કરતા હોય છે, તેમના લોકમાં અને પરલોકમાં પણ સુખ મળતું નથી. જેમનું મન અસૂયા દોષથી દૂષિત છે તથા જે સદા નિષ્ઠુર ભાષણ કર્યા કરે છે, તેમના પ્રિયજન પુત્ર તથા ભાઈ બંધુ પણ શત્રુ બની જાય છે. જે પરાઈ સ્ત્રીને જોઈને તેને પ્રાપ્ત કરવાની અભિલાષા કરે છે, તે પોતાની સંપત્તિનો નાશ કરવા માટે સ્વયં કારણ બની ગયો છે, એમાં સંશય નથી. હે મુને, જે મનુષ્ય સ્વયંનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે, તે જ બીજાનું કલ્યાણ જોઈને પોતાની નિંદિત બુદ્ધિના કારણે તેમનો દ્વેષ કરે છે. હે બ્રહ્મન, જે મિત્ર, સંતાન, ગૃહ, ક્ષેત્ર, ધનધાન્ય અને પશુ વગેરેનો ઉચ્છેદ જોવા ઈચ્છતો હોય, તેણે જ બીજાઓ સાથે અસૂયા અદેખાઈ કરવી. ત્યાર પછી જ્યારે રાજા બાહુનું હૃદય અસૂયા દોષથી દૂષિત થઈ જવાના કારણે તેઓ અત્યંત ઉદંડ થઈ ગયા અને ત્યારે હેય અને તાલજંગ કુળના ક્ષત્રિયો તેમના પ્રબળ શત્રુ બની ગયા. અસૂયાના કારણે અન્ય લોકો પ્રત્યે દ્વેષ બહુ વધી જાય છે, એમાં સંદેહ નથી. અસૂયાથી દૂષિત ચિત્તના તે રાજાનું પોતાના શત્રુઓ સાથે લગાતાર 1 માસ પર્યંત ભયંકર યુદ્ધ થયું. અંતમાં તેઓ પોતાના શત્રુઓના હાથે તેમના દુશ્મન એ અને તાલજંગ નામના ક્ષત્રિયોથી પરાજિત થઈ ગયા. તેથી દુઃખી થઈને રાજા બાહુ પોતાની ગર્ભવતી પત્ની સાથે વનમાં ચાલ્યા ગયા. ત્યાં એક બહુ મોટું તળાવ જોઈને તેમને બહુ સંતોષ થયો, પરંતુ તેમના મનમાં તો અસૂયા ભરેલી હતી. તેથી તેમનો ભાવ જોઈને તે જળાશયના પક્ષીઓ પણ આમ તેમ છુપાઈ ગયા. આ બહુ જ આશ્ચર્યની વાત થઈ. તે સમયે બહુ જ ઉતાવળથી પોતાના માળામાં ઘૂસતા બે પક્ષીઓ આ પ્રમાણે કહી રહ્યા હતા, અહો બહુ દુઃખની વાત છે, અહીં તો કોઈ ભયાનક પુરુષ આવી ગયો. રાજાએ પોતાની બંને પત્નીઓ સાથે તે સરોવરમાં પ્રવેશ કરીને પાણી પીધું અને વૃક્ષની નીચે તેની સુખદ છાયામાં જઈને બેસી ગયા. હે નારદજી, ગણવાન મનુષ્ય કોઈ પણ કેમ ન હોય તે સૌને માટે પ્રશંસાપાત્ર હોય છે અને સર્વ સંપત્તિઓથી યુક્ત હોવા છતાં પણ ગુણહીન પુરુષ સદા લોકોમાં નિંદિત જ હોય છે. દ્વિજશ્રેષ્ઠ, તે સમયે બાહુની બહુ જ નિંદા થઈ હતી. તેઓ સંસારમાં પોતાનો પુરુષાર્થ અને યશનો નાશ કરીને મરી ગયેલાની જેમ વનમાં રહેતા હતા. આ કીર્તિ મૃત્યુથી પણ વધારે દુઃખદ છે. ક્રોધ સમાન કોઈ શત્રુ નથી, નિંદા સમાન કોઈ પાપ નથી, અને મોહ જેવો કોઈ ભય નથી. અસૂયા સમાન કોઈ અપકીર્તિ નથી, કામ સમાન કોઈ અગ્નિ નથી, રાગ સમાન કોઈ બંધન નથી, અને સંગત તથા આસક્તિ સમાન કોઈ વિષ નથી. ના સત્ય કીર્તિ સમો મૃત્યુર નાસ્તિ ક્રોધ સમો રિપુઃ, નાસ્તિ નિંદા સમમ પાપમ નાસ્તિ મોહ સમાશવઃ, ના સત્ય સુયા સમા કીર્તિ નાસ્તિ કામ સમો અનલઃ, નાસ્તિ રાગ સમઃ પાશો નાસ્તિ સંગમ સંગ સમઃ વિષમ. નારદ પુરાણ પૂર્વ અધ્યાય ને શ્લોક સંખ્યા 7મા અધ્યાયની છે ને શ્લોક સંખ્યામાં નથી વર્ણવેલી. આ પ્રમાણે બહુ વિલાપ કરીને રાજા બાહુ અત્યંત દુઃખી થઈ ગયા. માનસિક વ્યથા અને વૃદ્ધાવસ્થાના કારણે તેમનું શરીર જર્જરિત થઈ ગયું હતું. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે ઘણો સમય પસાર થઈ ગયા પછી ઔર મુનિના આશ્રમ પાસે રોગગ્રસ્ત થઈને રાજા બાહુ મૃત્યુ પામ્યા. તેમની નાની પત્ની જોકે ગર્ભવતી હતી તો પણ દુઃખથી વ્યથિત થઈને દીર્ઘકાળ સુધી વિલાપ કરીને તેણે પતિની સાથે ચિતા પર બળી મરવાનો નિશ્ચય કર્યો. દરમિયાન પરમ બુદ્ધિમાન ઔરો મુનિ જેઓ મહાન તેજસ્વી હતા ત્યાં આવ્યા. તેમણે સમાધિ દ્વારા બધું વૃતાંત જાણી લીધું હતું. મુનીશ્વરો ત્રણેય કાળોના જ્ઞાતા હોય છે. તે અસૂયા રહિત મહાત્મા પોતાની જ્ઞાન દ્રષ્ટિ વડે ત્રણેય કાળને જાણી લેતા હતા. પરમ પુણ્યાત્મા ઔરો મુનિ પોતાની તપસ્યાના કારણે મહાન તેજસ્વી હતા. તેઓ તે સ્થાન પર આવ્યા જ્યાં રાજા બાહુની પ્રિય અને પતિવ્રતા પત્ની ઊભી હતી. હે મુનિશ્રેષ્ઠ નારદ, રાણીને ચિતા પર ચડવા માટે ઉદ્યત જોઈને મુનિવર ઔરવ ધર્મસંગત વચન બોલ્યા. ઔરવએ કહ્યું, મહારાજ, બાહુની પ્રિય પત્ની તું પતિવ્રતા છે, છતાં ચિતા પર ચડવાનું અત્યંત સાહસપૂર્ણ કાર્ય ન કર. તારા ગર્ભમાં શત્રુઓનો નાશ કરનાર ચક્રવર્તી બાળક છે, કલ્યાણમયી રાજપુત્રી, જેમના સંતાન બહુ નાના હોય, જે ગર્ભવતી હોય, જેમણે હજુ ઋતુકાળ ન જોયો હોય તથા જે રજસ્વલા હોય, આવી સ્ત્રીઓ પતિની સાથે ચિતા પર ચડતી નથી. તેમના માટે ચિતારોહણનો નિષેધ છે. શ્રેષ્ઠ પુરુષોએ બ્રહ્મહત્યા વગેરે પાપોનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. પાખંડી અને પરનિંદકનો પણ ઉદ્ધાર થાય છે, પરંતુ જે ગર્ભના બાળકની હત્યા કરે છે તેના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. હે સુવ્રત, નાસ્તિક કૃતજ્ઞ ધર્મત્યાગી અને વિશ્વાસઘાતીના ઉદ્ધારનો પણ કોઈ ઉપાય નથી. બાલા પત્યાશ્વ ગર્ભિણ્યો હ્યદષ્ટ ઋતવસ્તતા રજસ્વલા રાજસુતે નારોહંતી ચિતામ શુભે, બ્રહ્મહત્યા દીપા પાનામ પ્રોક્તા નિષ્કૃતિરૃત્તમે હિ દંભિનો નિંદકશ્યાપી ભૃણદનક્ષ્ય ન નિષ્કૃતિ, નાસ્તિકસ્ય કૃતજ્ઞસ્ય ધર્મોપેક્ષાકરસ્ય ચ વિશ્વાસઘાત કશ્યાપી નિષ્કૃતિ નાસ્તિ સુવ્રતે. નારદ પુરાણ પૂર્વ અધ્યાય 1 ભાગ 1 અધ્યાય 7 પૂર્વ ભાગ પહેલો અધ્યાય 7 52-54 શ્લોક સંખ્યા. તેથી શોભને તારે આ મહાન પાપ કરવું ન જોઈએ. મુનિના આ પ્રમાણે કહેવાતી પતિવ્રતા રાણી ને તેમના વચન પર વિશ્વાસ થઈ ગયો અને તે અત્યંત દુઃખથી વ્યથિત થઈને પોતાના મૃત્યુ પામેલા પતિના ચરણ કમળને પકડીને વિલાપ કરવા લાગી. પુનઃ મુનિ રાણીને પુનઃ કહેવા લાગ્યા, રાજકુમારી તું રડીશ નહીં, તને શ્રેષ્ઠ રાજલક્ષ્મી પ્રાપ્ત થશે. મહાભાગ, આ સમયે સજ્જન પુરુષોના સહયોગથી આ મૃતક શરીરના દાહ સંસ્કાર કરવા ઉચિત છે, તેથી શોકનો ત્યાગ કરીને તું સમયોચિત કાર્ય કર. પંડિત હોય કે મૂર્ખ, દરિદ્ર હોય યા ધનવાન, તથા દુરાચારી હોય કે સદાચારી, બધા પર મૃત્યુની સમાન દ્રષ્ટિ છે. નગરમાં હોય કે વનમાં, સમુદ્રમાં હોય યા પર્વત પર, જે જીવે જે કર્મ કર્યું છે તેણે તેનો ભોગ અવશ્ય કરવો પડશે. જેમ દુઃખ બોલાવ્યા વિના જ પ્રાણીઓની પાસે આવી જાય છે, તે જ પ્રમાણે સુખ પણ આવી શકે છે એવી મારી માન્યતા છે. આ વિષયમાં ભાગ્ય એટલે દેવ જ બળવાન છે. પૂર્વજન્મના જે જે કર્મ છે તે અહીં ભોગવવા પડે છે. હે કમલાનને, જીવગર્ભમાં હોય યા બાલ્યાવસ્થામાં, યુવાનીમાં હોય કે વૃદ્ધત્વમાં, તેને મૃત્યુને આધીન થવું જ પડે છે. તેથી હે સુરતે દુઃખનો ત્યાગ કરીને તું સુખી થઈ જા. પતિના અંત્યેષ્ટિ સંસ્કાર કર અને વિવેકથી સ્થિર થઈ જા. આ શરીર કર્મબંધનના કારણે હજારો દુઃખ અને વ્યાધિઓથી ઘેરાયેલું છે, એમાં સુખનો તો આભાસ માત્ર છે, પ્રાય દુઃખ જ હોય છે. પરમ બુદ્ધિમાન ઔર મુનિએ રાણીના પ્રમાણે સમજાવીને તેની દાહ સંબંધી બધું કાર્ય કરાવ્યું. પછી તેણે શોકનો ત્યાગ કર્યો અને મુનીશ્વરને પ્રણામ કરીને કહ્યું, ભગવાન, તમારા જેવા સંત બીજાના હિતની જ અભિલાષા રાખે છે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પૃથ્વી પર જેટલા પણ વૃક્ષ છે તે પોતાના ઉપભોગ માટે ફળ ઉત્પન્ન કરતા નથી, તે તો બીજાને જ કામમાં આવે છે. તેથી જે બીજાના દુઃખથી દુઃખી અને બીજાની પ્રસન્નતાથી પ્રસન્ન થાય છે તે જ નર રૂપધારી જગદીશ્વર નારાયણ છે. સત્પુરુષ બીજાના દુઃખ દૂર કરવા માટે શાસ્ત્રો સાંભળે છે અને સમય આવીએ બીજાના દુઃખ દૂર કરવા માટે શાસ્ત્રોના વચન કહે છે. જ્યાં સંત રહે છે ત્યાં દુઃખનો પ્રભાવ રહેતો નથી, કેમ કે જ્યાં સૂર્ય છે ત્યાં અંધકાર કઈ રીતે રહી શકે. આ પ્રમાણે કરીને રાણીએ તે તળાવના કિનારે મુનિએ બતાવેલી વિધિ અનુસાર પોતાના પતિની અન્ય પારલૌકિક ક્રિયાઓને સંપન્ન કરી. ત્યાં ઔર મુનિની ઉપસ્થિતિથી રાજા બાહુ તેજથી પ્રકાશિત થઈને ચિતામાંથી નીકળ્યા અને શ્રેષ્ઠ વિમાન પર બેસીને મુનીશ્વર ઔરને પ્રણામ કરીને પરધામમાં ચાલ્યા ગયા. જેમના પર મહાપુરુષોની દ્રષ્ટિ પડે છે તેઓ મહાપાતક અથવા ઉપપાતકથી યુક્ત હોવા છતાં પણ અવશ્ય પરમપદને પ્રાપ્ત થાય છે. પુણ્યાત્મા પુરુષ જો કોઈના શરીરની ભસ્મને અથવા તેના ધુમાડાને પણ જોઈ લે તો તે પરમપદને પ્રાપ્ત થાય છે. મહાપાતક યુક્તા વાયુક્તા વાચોપપાતકેહી પરમપદમ પ્રયાંતયેવ મહદભીરવલોકિતાઃ કલેવરમ વા તદભસ્મ તદ્ધૂમમ વાપી સતમ યદી પશ્યતિ પુણ્યાત્મા સપ્રયાતિ પરાગતિમ. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ પહેલો, અધ્યાય 7, 74-75 શ્લોક સંખ્યા. હે નારદજી, પતિનું શ્રાદ્ધ કર્મ કરીને રાણી ઔર મુનિના આશ્રમ પર ગઈ અને પોતાની શોક એટલે પતિની બીજી પત્નીની સાથે મહર્ષિની સેવા કરવા લાગી. અધ્યાય 7 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.